श्री पद्म पुराण उत्तरखंड अध्याय 21 अषाढ़ मासनी योगिनी अने शयनी एकादशीनु महात्म्य। युधिष्ठिरे पूछ्यु, हे वासुदेव, अषाढ़ कृष्ण पक्षनी एकादशीनु नाम शुं छे? कृपा करीने तेनु वर्णन करो। भगवान श्रीकृष्ण बोलिया, हे नृपश्रेष्ठ, आ एकादशीनु नाम योगिनी छे अने ते मोटा मोटा पातकोनो नाश करनारी छे। संसार सागर में डूबेला प्राणियों माटे आ सनातन नौका जेवी छे। त्रणे लोक में सारभूत व्रत छे। अलकापुरी में राजाधिराज कुबेर रहे छे। तेओ सदा भगवान शिवनी भक्ति में तत्पर रहे छे। तेमनो हेममाली नामनो एक यज्ञ सेवक हतो, जे पूजा माटे फूलो लाव्या करतो हतो। हेममालिनी पत्नी बहु सुंदर हती। तेनु नाम विशालाक्षी हतु। हेममालिनी पत्नी बहु सुंदर हती, तेनु नाम विशालाक्षी हतु। ते यज्ञ कामपाशमां बंधाईने सदा पोतानी पत्नी में आसक्त रहतो हतो। एक दिवस हेममाली मान सरोवर थी फूल लावीने घेरज रोकाई गयो अने पत्नीना प्रेमनो रसास्वादन करवा लाग्यो। तेथी कुबेरना भवनमां न गयो। अहीं कुबेर मंदिरमां बेसीने शिवजीनी पूजा करी रह्या हता। तेमणे बपोर सुधी फूल आववानी प्रतीक्षा करी। ज्यारे पूजानो समय व्यतीत थई गयो त्यारे यक्षराजे क्रोधित थईने सेवकने पूछ्यु, यक्षो, दुरात्मा हेममाली केम न आव्यो, तेनो पत्तो मेळवो। यक्षोए कह्युं, हे राजन, ते तो पत्नी में आसक्त थईने पोतानी इच्छा अनुसार घरमां ज रमण करी रह्यो छे। तेमनी वात सांभळीने कुबेर क्रोधित थई गया अने तरत ज हेममालीने बोलावडाव्यो। मोडुं थयुं ए जाणीने हेममाली गभरायेलो हतो। ते आवीने कुबेरने सामे उभो रह्यो। तेने जोईने कुबेरनी आँखो क्रोधथी लाल थई गई। तेओ बोल्या, ओ पापी, ओ दृष्ट, ओ दुराचारी, ते भगवानની અવગણના કરી છે, તેથી કોઢી થઈને પોતાની પત્નીથી વિયુક્ત થઈને આ સ્થાનેથી ભ્રષ્ટ થઈને અન્યત્ર ચાલ્યો જા। કુબેરના પ્રમાણેના શ્રાપથી તેનું પતન થઈ ગયું। તે સમયે તે અત્યંત દુઃખી થઈ રહ્યો હતો। તેનું સંપૂર્ણ શરીર કોઢથી પીડિત હતું, પરંતુ શિવપૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ લુપ્ત થઈ ન હતી। પાપથી દબાયેલો હોવા છતાં તે પોતાના પૂર્વ કર્મને યાદ રાખતો હતો। ત્યાર પછી આમ તેમ ઘૂમતો રહીને તે પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરીના શિખર પર ગયો। ત્યાં તેને મહાન તપસ્વી માર્કંડેયજીના દર્શન થયા। પાપકર્મી યક્ષે દૂરથી જ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા। મુનિવર માર્કંડેયજીએ તેને ભયથી ધ્રુજતો જોઈને પરોપકારની ઈચ્છાથી પાસે બોલાવીને કહ્યું, તને આ કોઢનો રોગ કઈ રીતે થયો? તું આટલો બધો નિંદનીય કેમ દેખાય છે? યક્ષ બોલ્યો, હે મુનિ, હું કુબેરનો સેવક છું, મારું નામ હેમમાલી છે। હું દરરોજ માન સરોવરથી ફૂલ લાવીને શિવજીની પૂજા માટે કુબેરને આપ્યા કરતો હતો, પરંતુ એક દિવસ પત્ની સહવાસમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન ન રહ્યું। તેથી રાજાધિરાજ કુબેરે ક્રોધિત થઈને મને શ્રાપ આપી દીધો। તેથી હું કોઢથી દુઃખી થઈને પોતાની પત્નીથી અલગ થઈ ગયો। હે મુનિશ્રેષ્ઠ, આજે કોઈ શુભ કર્મના પ્રભાવે હું તમારી સમક્ષ આવી ગયો છું। સંતો સ્વાભાવિક જ પરોપકારી હોય છે, તેથી તમે મુજ અપરાધીને કર્તવ્યનો ઉપદેશ આપો। માર્કંડેયજીએ કહ્યું, તમે અહીં સાચી વાત કહી છે, અસત્ય વાત નથી કહી, તેથી હું તમને કલ્યાણકારી વ્રતનો ઉપદેશ કરું છું। તમે અષાઢના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કરો। આ વ્રતના પ્રભાવથી તમારો કોઢ અવશ્ય નિવૃત્ત થઈ જશે। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ઋષિની વાત સાંભળીને હેમમાલી દંડવત મુનિને ચરણોમાં પડી ગયો। મુનિએ તેને ઉઠાવ્યો, તેથી તેને ઘણો હર્ષ થયો। મુનિના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું વ્રત કર્યું। પરિણામે તેના શરીર પરના બધા કોઢ દૂર થઈ ગયા। મુનિના કહ્યા પ્રમાણે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તે પૂર્ણપણે સુખી થઈ ગયો। જે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેના જેવું જ ફળ તે મનુષ્યને પણ મળે છે જે યોગીની એકાદશીનું વ્રત કરે છે। યોગીની મહાન પાપોનો શાંત કરનારી અને મહાન પુણ્ય ફળ આપનારી છે। આ કથા વાંચવા અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે, તેનું નામ અને વિધિ કેવા છે તે કહેવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની છે। હું તેનું વર્ણન કરું છું। તે મહાન પુણ્યમય સ્વર્ગ અને મોક્ષ પ્રદાતા સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ છે। અષાઢ શુક્લ પક્ષની શયની એકાદશીના દિવસે જેમણે કમળના ફૂલોથી કમળ લોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું। હરિશયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર ત્યાં સુધી શયન કરે છે જ્યાં સુધી કારતકની એકાદશી આવતી નથી। તેથી અષાઢ શુક્લ એકાદશીથી લઈને કારતક શુક્લ એકાદશી સુધી મનુષ્ય સારી પેઠે ધર્મનું આચરણ કરવું જોઈએ। જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે। તેથી યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। એકાદશીની રાતમાં જાગરણ કરીને શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ। આ પ્રમાણે કરનારા મનુષ્યના પુણ્યની ગણતરી કરવા ચતુર્મુખ બ્રહ્માજી પણ સમર્થ નથી। હે રાજન, આ પ્રમાણે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વ પાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું જે પાલન કરે છે તે ચાંડાળ જાતિનો હોય તો પણ મને પ્રિય છે। જે મનુષ્ય દીપદાન ખાખરાના પાંદડા પર ભોજન તથા વ્રત કરતા રહીને ચાતુર્માસ વ્યતીત કરે છે તે મને પ્રિય છે। ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે તેથી મનુષ્ય પણ ભૂમિ પર શયન કરવું જોઈએ। શ્રાવણમાં શાક, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરવો જોઈએ। શ્રાવણે વર્જયે છાકમ દધિ ભાદ્રપદે તથા દુગ્ધમાં સ્વવ યુજી ત્યાજ્યમ કાર્તિકે દ્રિદલમ ત્યજેત। 55 અધ્યાય 33-34 શ્લોક સંખ્યા। અથવા જે ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે। હે રાજન, એકાદશીના વ્રતથી જ મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। તેથી સદા વ્રત કરવું જોઈએ। શયની અને બોધિની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશીઓ આવે છે ગૃહસ્થ માટે તે બધી વ્રત કરવા યોગ્ય છે। બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષી એકાદશી વ્રત ગૃહસ્થને માટે કરવા યોગ્ય હોતી નથી। શુક્લ પક્ષની એકાદશી બધાએ કરવી જોઈએ। અધ્યાય 21 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।